શ્રી માર્કંડેય પુરાણ અધ્યાય 20 સુબાહુની પ્રેરણાથી કાશીરાજનું અલર્ક પર આક્રમણ. અલર્કનું દત્તાત્રેયજીના શરણે જવું અને તેમની પાસેથી યોગનો ઉપદેશ લેવો. સુમતિ કહે છે, પિતાજી, ધર્માત્મા રાજા અલર્કે પણ પુત્રની જેમ પ્રજાનું ન્યાયપૂર્વક પાલન કર્યું. તેમના રાજ્યમાં પ્રજા બહુ પ્રસન્ન હતી અને બધા લોકો પોતપોતાના કર્મપરાયણ હતા. તેઓ અપરાધીઓને દંડ આપતા અને સજ્જનોની સારી રીતે રક્ષા કરતા હતા. રાજાએ મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન પણ કર્યું. આ બધા કાર્યોમાં તેમને બહુ આનંદ મળતો હતો. મહારાજના અનેક પુત્ર હતા. જે મહાન બળવાન, અત્યંત પરાક્રમી, ધર્માત્મા, મહાત્મા તથા કુમાર્ગના વિરોધી હતા, તેમણે ધર્મપૂર્વક ધનનું ઉપાર્જન કર્યું અને ધન વડે ધર્મનું અનુષ્ઠાન કર્યું. આ પ્રમાણે ધર્મ, અર્થ અને કામમાં આસક્ત થઈ પૃથ્વીનું પાલન કરતા રહીને રાજા અલર્કના અનેક વર્ષો વીતી ગયા. છતાં તેમને તે એક દિવસ જેવા જ લાગ્યા. મનને પ્રિય લાગનારા વિષયોનો ભોગ કરતા તેમને ક્યારેય તેમના પ્રત્યે વૈરાગ્ય ન થયો. તેમના મનમાં કદી એવો વિચાર ન આવ્યો કે હવે ધન અને ધર્મનું ઉપાર્જન પૂરું થઈ ગયું. તેમના પ્રત્યે તેમને અતૃપ્તિ જ રહી. તેમના આ પ્રમાણે ભોગમાં આસક્ત, પ્રમાદી અને અજીતેન્દ્રિય હોવાના સમાચાર તેમના ભાઈ સુબાહુએ પણ સાંભળ્યા, જે વનમાં નિવાસ કરતા હતા. અલર્કને કોઈ રીતે જ્ઞાન પ્રાપ્ત થાય આવી અભિલાષાથી તેમણે ઘણીવાર સુધી વિચાર કર્યો. અંતમાં તેમને એ જ યોગ્ય લાગ્યું કે અલર્ક સાથે શત્રુતા રાખનાર કોઈ રાજાની મદદ લેવામાં આવે. આવો વિચાર કરીને તેઓ પોતાનું રાજ્ય પ્રાપ્ત કરવાનો ઉદ્દેશ્ય લઈને અસંખ્ય બળ વાહનોથી સંપન્ન કાશીરાજના દેશમાં આવ્યા. કાશીરાજે પોતાની સેના સાથે અલર્ક પર આક્રમણ કરવાની તૈયારી કરી અને દૂત મોકલીને એવું કહેવડાવ્યું કે પોતાના મોટા ભાઈ સુબાહુને રાજ્ય આપી દો. અલર્ક રાજ્ય ધર્મના જ્ઞાતા હતા. તેમને શત્રુ તરફથી આ પ્રમાણે સંદેશ દ્વારા આજ્ઞા આપવાથી સુબાહુને રાજ્ય આપવાની ઈચ્છા ન થઈ. તેમણે કાશીરાજના દૂતને ઉત્તર આપ્યો, મારા મોટા ભાઈ મારી પાસે આવીને પ્રેમપૂર્વક રાજ્ય માગી લે. હું કોઈના આક્રમણના ભયથી થોડી ભૂમિ પણ આપીશ નહીં. બુદ્ધિમાન સુબાહુએ પણ અલર્કની પાસે યાચના ન કરી. તેમણે વિચાર્યું, યાચના ક્ષત્રિયોનો ધર્મ નથી, ક્ષત્રિય તો પરાક્રમનો જ હકદાર છે. ત્યારે કાશીરાજે પોતાની સમસ્ત સેના સાથે રાજા અલર્કના રાજ્ય પર ચડાઈ કરવા માટે નીકળ્યા. તેમણે પોતાના નજીકના રાજ્યો સાથે મળીને તેમના સૈનિકો દ્વારા આક્રમણ કર્યું અને અલર્કના સીમા પરના નરેશને પોતાને આધીન કરી લીધો. પછી અલર્કના રાજ્યને ઘેરી લઈને તેમના સામંત રાજાઓને પરેશાન કરવાનો આરંભ કર્યો. દુર્ગ અને દુર્ગના રક્ષકોને પણ કાબૂમાં કરી લીધા. કોઈને ધન આપીને, કોઈને મતભેદ ઊભો કરીને અને કોઈને સમજાવીને પોતાને વશ કરી લીધા. આ પ્રમાણે શત્રુમંડળથી પીડિત રાજા અલર્ક પાસે બહુ થોડી સેના રહી ગઈ. ખજાનો પણ ઘટવા લાગ્યો અને શત્રુએ તેમના નગરને ઘેરી લીધું. આથી દરરોજની પરેશાની અને કોષની કમીથી રાજાને બહુ કષ્ટ થયું. તેમનું ચિત્ત વ્યાકુળ થઈ ગયું. જ્યારે તેઓ અત્યંત વેદનાથી વ્યથિત થઈ ગયા ત્યારે એકદમ તેમને તે અંગૂઠીની યાદ આવી, જેને આવા જ સમય પર ઉપયોગ કરવા માટે તેમની માતા મદાલસાએ આપી હતી. ત્યારે સ્નાન કરીને પવિત્ર થઈને તેમણે બ્રાહ્મણો દ્વારા સ્વસ્તિવાચન કરાવ્યું અને અંગૂઠામાંથી તે ઉપદેશ કાઢીને જોયો. તેના ઉપર અક્ષર બહુ સ્પષ્ટ હતા. રાજાએ તેમાં માતાના ઉપદેશને વાંચ્યો, જેથી તેમના સંપૂર્ણ શરીરમાં રોમાંચ થઈ આવ્યો અને આંખો પ્રસન્નતાથી ખીલી ઉઠી. તે ઉપદેશ આ પ્રમાણે હતો, સંગઃ સર્વાત્મના ત્યાજ્યઃ સચેત ત્યક્તુમ ન શક્યતે સ સદ્ભિહિ સહ કર્તવ્યઃ સત્તામ સંગો હિ ભેષજમ કામઃ સર્વાત્મના હેયો હાતુમ ચે શક્યતે ન સહ મમુક્ષામ પ્રતિ તત્કાર્યમ સેવ તસ્યાપિ ભેષજમ. સંગ એટલે આસક્તિ નો બધી રીતે ત્યાગ કરવો જોઈએ, પરંતુ જો તેનો ત્યાગ કરી ન શકાય તો સત્પુરુષોનો સંગ કરવો જોઈએ, કેમ કે સત્પુરુષોનો સંગ જ તેની ઔષધિ છે. કામનાને સર્વથા છોડી દેવી જોઈએ, પરંતુ જો તે ન છોડી શકાય તો મુમુક્ષા મુક્તિની ઈચ્છાની કામના કરવી જોઈએ, કેમ કે મુમુક્ષા જે આ કામનાને દૂર કરવાની દવા છે. આ ઉપદેશને અનેકવાર વાંચીને રાજાએ વિચાર્યું, મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થશે? મુક્તિની ઈચ્છા જાગૃત થવાથી અને મુક્તિની ઈચ્છા જાગૃત થશે સત્સંગથી. આવો વિચાર કરીને તેઓ સત્સંગ માટે ચિંતા કરવા લાગ્યા અને અત્યંત આર્તભાવથી આસક્તિ રહિત પાપ શૂન્ય તથા પરમ સૌભાગ્યશાળી મહાત્મા દત્તાત્રેયજીના શરણમાં ગયા. તેમના ચરણોમાં પ્રણામ કરીને રાજાએ તેમનું પૂજન કર્યું અને ન્યાય અનુસાર કહ્યું, બ્રહ્મન, આપ શરણાગતને શરણ આપનારા છો, મારા પર કૃપા કરો. હું ભોગોમાં અત્યંત આસક્ત અને દુઃખથી વ્યથિત છું, આપ મારું દુઃખ દૂર કરવાની કૃપા કરો. દત્તાત્રેયજી બોલ્યા, રાજન, હું હમણાં જ તમારું દુઃખ દૂર કરું છું, સાચું કહો, તમને દુઃખ શા માટે થયું છે? અલર્કે કહ્યું, ભગવાન, આ શરીરના મોટા ભાઈએ જે રાજ્ય લેવાની ઈચ્છા રાખે છે, તો આ શરીર તો પાંચ ભૂતોનો સમુદાય માત્ર છે, ગુણની જ ગુણોમાં પ્રવૃત્તિ થઈ રહી છે, તેથી મારું તેમાં શું છે? શરીરમાં રહીને પણ તે અને હું બંને અલગ છીએ. આ હાથ વગેરે કોઈ અંગ જેનું નથી, માંસ હાડકાં અને નાડીઓના વિભાગ સાથે પણ જેનો કોઈ સંબંધ નથી, તે પુરુષનું આ રાજ્યમાં હાથી ઘોડા રથ અને કોષ વગેરે સાથે લેશ પણ શું સંબંધ છે? તેથી ન તો મારો કોઈ શત્રુ છે, ન મને દુઃખ કે સુખ થાય છે, અને ન નગર કે કોષ સાથે મારો કોઈ સંબંધ છે. આ હાથી ઘોડા વગેરેની સેના ન સુબાહુની છે, ન બીજા કોઈની છે, અને ન મારી પણ છે. જેમ કળશ, ઘડો અને કમળ મંડળમાં એક જ આકાશ છે, છતાં પાત્રના ભેદથી અનેક જેવું દેખાય છે, તે જ પ્રમાણે સુબાહુ, કાશીરાજ અને હું અલગ અલગ શરીરોમાં રહેવા છતાં એક છીએ. શરીરોના ભેદથી ભેદની પ્રતીતિ થાય છે. પુરુષની બુદ્ધિ જે જે વિષયમાં આસક્ત થાય છે, ત્યાં ત્યાંથી તે દુઃખ જ લાવીને આપે છે. હું તો પ્રકૃતિથી પર છું, તેથી ન દુઃખી છું ન સુખી. પ્રાણીઓનો ભૂતો દ્વારા જે પરાભવ થાય છે, તે જ દુઃખમય છે. તાત્પર્ય એ છે કે જે ભૌતિક ભોગોમાં મમતાના કારણે આસક્ત છે, તે જ સુખ દુઃખનો અનુભવ કરે છે. દત્તાત્રેયજી બોલ્યા, નરશ્રેષ્ઠ, વાસ્તવમાં આવું જ છે. તમે જે કંઈ કહ્યું છે તે બરાબર છે. મમતા જ દુઃખ અને મમતાનો અભાવ જ સુખનું કારણ છે. મારા પ્રશ્ન કરવા માત્રથી તમને આ ઉત્તમ જ્ઞાન થયું છે, જેમણે મમતાની પ્રતીતિને સેમરના રૂની જેમ ઉડાડી દીધી છે, તે જ સુખી છે. મનુષ્યના હૃદયમાં અજ્ઞાનરૂપી મહાન વૃક્ષ છે, તે અહંતારૂપી અહંકારથી ઉત્પન્ન થયું છે. મમતા જ તેનું થડ છે. ઘર અને ક્ષેત્ર તેની ઊંચી ઊંચી ડાળીઓ છે. સ્ત્રી અને પુત્ર વગેરે કુંપણો છે. ધન ધાન્યરૂપી મોટા મોટા પાંદડા છે. તે અનાદિકાળથી વિસ્તરતું આવી રહ્યું છે. પુણ્ય અને પાપ તેના પુષ્પ છે. સુખ અને દુઃખ તેના મહાન ફળ છે. તે મોક્ષના માર્ગને રોકીને ઊભું છે. અજ્ઞાનીઓનો સંગ જ તે વૃક્ષને સિંચવાનું કામ કરે છે. સકામ કર્મ કરવાની ઈચ્છા જ તે વૃક્ષ પર ભ્રમરોની જેમ ઘૂમે છે. જે લોકો સંસાર માર્ગની યાત્રાથી થાકીને તે વૃક્ષનો આશ્રય લે છે, તેઓ બ્રહ્મપૂર્ણ જ્ઞાન અને અજ્ઞાનને વશીભૂત થઈ જાય છે. આવા લોકોને આત્યંતિક સુખ એટલે કે મોક્ષ ક્યાંથી મળી શકે? પરંતુ જેઓ સત્સંગ પથ્થર પર ઘસીને ધારદાર કરેલા વિદ્યારૂપી કુહાડાથી તે મમતારૂપી વૃક્ષને કાપી નાખે છે, તે વિદ્વાન જ આ મોક્ષ માર્ગમાં જાય છે અને ફળ અને કાંટા રહિત શીતળ બ્રહ્મ ભવનમાં પહોંચીને બધી પ્રકારની વૃત્તિઓ રહિત જ પરમાનંદને પ્રાપ્ત થાય છે. શ્લોકમાં આ પ્રમાણે છે, તે પાંચ શ્લોક. અહમિત્ય કુરોત્પનો મમેતિ સ્કંદ વાન મહાન ગૃહ ક્ષેત્રોચ્ચ શાખાસ્વ પુત્રદારાદિ પલ્લવ ધન ધાન્ય મહાપત્રો નેક કાલ પ્રવર્ધિત હ પુણ્યા પુણ્યા ગ્રપુષ્પસ્વ સુખદુઃખ મહાફલ તત્ર મુક્તિ પથવ્યાપી મૂઢ સંપર્ક સેચન વિદિત સા ભૃંગમાલાઢ્યો હદ્યજ્ઞાન મહાતરુહુ સંસારદ્વ પરિશ્રાંતા ય ત तच्छायां समाश्रिताः भ्रांति ज्ञान सुखाधिना स्तेषाम आत्यंतिकं कुतः येस्तु सत्संग पाषाण सितेन मम तातरु छिन्नो विद्या कुठारेण ते गतास्तेन वर्तमना प्राप्य ब्रह्म वनम सितम निरज स्कमंड स्कट निरज स्कम कणटकम प्राप्नुवन्ति परम प्राज्ञा निवृत्तिम वृतिर वर्जिताः। अध्याय 38 श्लोक संख्या 8-16। अदर के कहियो भगवान आपनी कृपाथी मने उत्तम ज्ञान प्राप्त थयु जे जड़ प्रकृति अने चेतन शक्तिनो विवेक करनारु छे, परंतु मारु मन विषयों ने वश छे तेथी ते आ ज्ञान में स्थिर थतु नथी। मने ए खबर नथी कि आ प्रवृत्तिना बंधन थी कई रीते छूटी सकूं, कई रीते मारो आ संसार में फरी जन्म न थाय, कई रीते हूँ निर्गुण भाव ने प्राप्त थाव अने कई रीते सनातन ब्रह्म साथे एकता प्राप्त करूँ। ब्रह्मन मने एवो ज उत्तम योग बताओ जेथी हूँ मुक्त थई सकूँ, ते माटे आपना चरणों में मस्तक मूकीने याचना करूँ छू। केम के आप जेवा संतोनो संग ज मनुष्यों ने परम उपकार करनारो छे। दत्तात्रेय जी बोलिया, राजन योगी ने ज्ञाननी प्राप्ति થઈને જે તેનું અજ્ઞાન નાશ પામે છે તે જ મુક્તિ છે, અને તે જ બ્રહ્મની સાથે એકતા અને પ્રકૃતિના ગુણોથી અલગ થવું છે। મુક્તિ થાય છે યોગથી, યોગ પ્રાપ્ત થાય છે સમ્યક જ્ઞાનથી, સમ્યક જ્ઞાન થાય છે વૈરાગ્યજનક દુઃખથી, અને દુઃખ થાય છે મમતાના કારણે સ્ત્રી પુત્ર ધન વગેરેમાં આસક્તિ હોવાથી। તેથી મુક્તિની ઈચ્છા રાખનાર પુરુષ આસક્તિને દુઃખનું મૂળ સમજીને યત્નપૂર્વક ત્યાગી દે। આસક્તિ ન હોય તો આ મારું છે આવી ધારણા દૂર થઈ જાય છે। મમતાનો અભાવ એ સુખનું સાધક છે। વૈરાગ્યથી સાંસારિક વિષયોમાં દોષના દર્શન થાય છે, જ્ઞાનથી વૈરાગ્ય અને વૈરાગ્યથી જ્ઞાન થાય છે। જ્યાં રહેવું હોય તે જ ઘર છે, જેનાથી જીવન ચાલે છે તે જ ભોજન છે, અને જેનાથી મોક્ષ મળે તે જ જ્ઞાન છે, એ સિવાય બધું અજ્ઞાન છે। રાજન પુણ્ય અને પાપોનો ભોગ ભોગવી લેવાથી, નિત્ય કર્મનું નિષ્કામ ભાવ અનુષ્ઠાન કરવાથી, અપૂર્વનો સંગ્રહ ન થવાથી તથા પૂર્વજન્મના કરેલા કર્મોનો ક્ષય થઈ જવાથી મનુષ્ય વારંવાર દેહના બંધનમાં પડતો નથી। રાજન આ તમને જ્ઞાન વિશે થોડી વાતો કહેવામાં આવી છે, હવે તે યોગનું વર્ણન સાંભળો જેને પ્રાપ્ત કરીને યોગી સનાતન બ્રહ્મથી કદી અલગ થતો નથી। યોગીઓએ પ્રથમ આત્મા એટલે બુદ્ધિ દ્વારા આત્મા એટલે મનને જીતવાની ચેષ્ટા કરવી જોઈએ, કેમ કે મનને જીતવું બહુ કઠણ છે, તેથી તેના પર વિજયી થવા માટે સદા પ્રયત્ન કરવો જોઈએ। તેનો ઉપાય કહું છું, સાંભળો। પ્રાણાયામ દ્વારા રાગ વગેરે દોષોનો ધારણા એટલે દેશ બંધસ સ્વિતસ્ય ધારણા, કોઈ એક સ્થાનમાં ચિત્તને બાંધવું અર્થાત પરમાત્મામાં મનને સ્થાપિત કરવું ધારણા છે। ધારણા દ્વારા પાપનું પ્રત્યાહાર દ્વારા વિષયોનો પ્રત્યાહાર કહેતા ઇન્દ્રિયોના વિષયો તરફથી હટાવીને ચિત્તમાં લીન કરવી પ્રત્યાહાર કહેવાય છે। પ્રત્યાહાર દ્વારા વિષયનો અને ધ્યાન દ્વારા ઈશ્વર વિરોધી ગુણોનું નિવારણ કરવું, જેમ પર્વતી ધાતુઓ અને અગ્નિમાં તપાવવાથી તેમના દોષ બળી જાય છે, એ જ પ્રમાણે પ્રાણાયામ કરવાથી ઇન્દ્રિયજન્ય દોષ દૂર થઈ જાય છે। તેથી યોગના જ્ઞાતા પુરુષે પ્રથમ પ્રાણાયામનું જ સાધન કરવું જોઈએ। પ્રાણ અને અપાન વાયુને રોકવાનું નામ છે પ્રાણાયામ, એ લઘુ મધ્યમ અને ઉત્તરીયના ભેદથી ત્રણ પ્રકારનો કહ્યો છે। અલર્ક હવે હું તેની માત્રા જણાવું છું, સાંભળો। લઘુ પ્રાણાયામ 12 માત્રાનો હોય છે, તેનાથી 2 ગણી માત્રાનો મધ્યમ અને 3 ગણી માત્રાનો ઉત્તરીય અથવા ઉત્તમ કહેવાય છે। પાપણોને ઉઘાડવી અને બંધ કરવા જેટલો સમય લાગે છે તે જ પ્રાણાયામની સંખ્યા માટે માત્રા કહેવાય છે। આવી 12 માત્રાનો લઘુ નામનો પ્રાણાયામ થાય છે। પ્રથમ પ્રાણાયામ દ્વારા સ્વેદ એટલે પસીનાને, મધ્યમ દ્વારા કંપ એટલે ધ્રુજારીને, અને ત્રીજા પ્રાણાયામ દ્વારા વિષાદને જીતવો। આ પ્રમાણે ક્રમશઃ આ ત્રણેય દોષો પર વિજય પ્રાપ્ત કરે, જેમ સિંહ વાઘ અને હાથી સેવાથી કોમળ થઈ જાય છે, તેમની કઠોરતા દબાઈ જાય છે, એ જ પ્રમાણે પ્રાણાયામ કરવાથી પ્રાણ યોગીના વશમાં થઈ જાય છે, જેમ મહાવત મદમસ્ત હાથીને પણ વશમાં કરીને ઈચ્છા અનુસાર ચલાવે છે, એ જ પ્રમાણે યોગી વશમાં કરેલા પ્રાણને પોતાની ઈચ્છાને આધીન રાખે છે। જેમ વશમાં કરેલો સિંહ માત્ર મૃગોને જ મારે છે, મનુષ્યને નહીં. તે જ પ્રમાણે પ્રાણાયામ દ્વારા વશમાં કરેલો પ્રાણ માત્ર પાપોનો નાશ કરે છે, મનુષ્યના શરીરનો નહીં. તેથી યોગી પુરુષે સદા પ્રાણાયામમાં સંલગ્ન રહેવું જોઈએ. રાજન, ધ્વસ્તી, પ્રાપ્તિ, સંવત્તિ અને પ્રસાદ આ મોક્ષરૂપી ફળ પ્રદાન કરનારી પ્રાણાયામની ચાર અવસ્થા છે. હવે ક્રમશઃ તેમના સ્વરૂપનું વર્ણન સાંભળો. જે અવસ્થામાં શુભ અને શુભ કર્મનું ફળ ક્ષીણ થઈ જાય અને ચિત્તની વાસના નષ્ટ થઈ જાય તેનું નામ ધ્વસ્તી છે. જ્યારે યોગી આ લોક અને પરલોકના ભોગો પ્રત્યે લોભ અને મોહ ઉત્પન્ન કરનારી સમસ્ત કામનાઓને રોકીને સદા પોતાના આત્મામાં સંતુષ્ટ રહે છે તે નિરંતર રહેનારી પ્રાપ્તિ નામની અવસ્થા છે. જે સમયે યોગી સૂર્ય, ચંદ્રમા, નક્ષત્ર તથા ગ્રહો જેવો પ્રભાવશાળી થઈને ઉત્તમ જ્ઞાન સંપત્તિ પ્રાપ્ત કરે છે અને તે જ્ઞાન સંપત્તિથી ભૂત ભવિષ્યની વાતોને તથા દૂરની તેમજ અદૃશ્ય વસ્તુઓને પણ જાણી લે છે, તે સમયે પ્રાણાયામની સંમિત નામની અવસ્થા હોય છે. જે પ્રાણાયામથી મન, પાંચ વાયુ, સંપૂર્ણ ઇન્દ્રિયો અને ઇન્દ્રિયોના વિષય પ્રસાદને પ્રાપ્ત થાય છે તે તેની પ્રસાદ અવસ્થા છે. રાજન, હવે પ્રાણાયામનું લક્ષણ તથા યોગાભ્યાસમાં નિરંતર પ્રવૃત્ત રહેનારા યોગીને માટે વિહિત આસન બતાવું છું. સાંભળો. પદ્માસન, અર્ધાસન, સ્વસ્તિકાસન વગેરે આસનોથી બેસીને મનમાં જ પ્રણવનું ચિંતન કરતા રહીને યોગાભ્યાસ કરે. શરીરને સમતોલ અવસ્થામાં રાખે. આસન પણ સમ હોય, બંને પગને વાળીને બંને સાથળને આગળ તરફ સ્થિર કરે, મુખ બંધ રાખે, એડીઓને એ રીતે રાખે જેથી તે લિંગ અને અંડકોષનો સ્પર્શ ન કરી શકે. મન અને ઇન્દ્રિયોને સંયમમાં રાખીને સ્થિર રહેવું. મસ્તક થોડું ઊંચું રાખવું. દાંતોનો દાંતોથી સ્પર્શ ન થવા દે. પોતાની નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ રાખીને અન્ય દિશાઓ તરફ ન જુએ. રજોગુણથી તમોગુણની અને સત્વગુણથી રજોગુણની વૃત્તિને સારી રીતે આચ્છાદિત કરીને નિર્મળ સત્વમાં સ્થિત થઈને યોગવેતા પુરુષ યોગનો અભ્યાસ કરે. ઇન્દ્રિય, પ્રાણ વગેરે અને મનને તેના વિષયોથી હટાવીને પ્રત્યાહાર કરે. જેમ કાચબો પોતાના બધા અંગોને સમેટી લે છે તે જ પ્રમાણે જે સમસ્ત કામનાઓને સમેટી લે છે તે નિરંતર આત્મામાં જ રમણ કરનારો અને એકમાત્ર પરમાત્મામાં સ્થિત થયેલ પુરુષ પોતાના આત્મામાં આત્માનો સાક્ષાત્કાર કરે છે. વિદ્વાન પુરુષ બહાર અંદરની શુદ્ધિનું સંપાદન કરીને કંઠથી નાભી સુધી શરીરને પ્રાણાયામથી પરિપૂર્ણ કરીને પ્રાણાયામનો આરંભ કરે. પ્રાણાયામ બહાર છે તેમને જ ધારણા પણ કહે છે. તત્વદર્શી યોગીએ યોગમાં બે ધારણાઓ કહી છે. તેમના અનુસાર યોગમાં પ્રવૃત્ત થયેલ નિયતાત્મ યોગીના બધા દોષ નષ્ટ થઈ જાય છે તથા તે સ્વસ્થ પણ થઈ જાય છે. તે પરબ્રહ્મ પરમાત્માને અને પ્રાકૃત ગુણોને અલગ અલગ જુએ છે. વ્યોમથી લઈને પરમાણુ સુધીનો સાક્ષાત્કાર કરે છે તથા નિષ્પાપ આત્માના પણ દર્શન કરી લે છે. આ પ્રમાણે પ્રાણાયામ, પરાયણ, મિતાહારી યોગી પુરુષ ધીરે ધીરે એક એક ભૂમિને વશમાં કરી બીજી પર પગ મૂકે. જેમ મહેલમાં જતા સીડીના એક એક પગથિયાને પાર કરીને બીજા પગથિયા પર જવાય છે. જે ભૂમિ આપણા વશમાં થઈ નથી તેમાં જવાથી તે દોષ, રોગ વગેરે દુઃખ તથા મોહને વધારે છે. તેથી તેના પર ન ચડે. પ્રાણવાયુના નિરોધને પ્રાણાયામ કહે છે. પોતાના મનને સંયમમાં રાખનારા યોગી પુરુષ શબ્દાદી વિષયો તરફ જનારી ઇન્દ્રિયોને તેમના તરફથી યોગ દ્વારા પ્રત્યાહૃત નિવૃત્ત કરે છે. તેથી આને પ્રત્યાહાર કહે છે. યોગી મહર્ષિઓએ આ વિષયમાં એવો ઉપાય પણ બતાવ્યો છે જેથી યોગ અભ્યાસી પુરુષને યોગ વગેરે દોષ થતા નથી. જેમ તૃષાથી મનુષ્ય યંત્ર અને નળી વગેરેની સહાયતાથી ધીરે ધીરે જળ પીએ છે તે જ પ્રમાણે યોગી પુરુષ શ્રમને જીતીને ધીરે ધીરે વાયુનું પાન કરે છે. પહેલાં નાભીમાં, પછી હૃદયમાં, ત્યાર પછી વૃક્ષસ્થળમાં, ત્યારબાદ ક્રમશઃ કંઠ, મુખ, નાસિકાના અગ્રભાગ, નેત્ર, ભ્રુકુટીના અગ્રભાગ તથા મસ્તકમાં પ્રાણવાયુને ધારણ કરે. ત્યારબાદ પરબ્રહ્મ પરમાત્મામાં તેની ધારણા કરવી જોઈએ. આ સૌથી ઉત્તમ ધારણા છે. આ દસે ધારણાઓને પ્રાપ્ત થઈને યોગી અવિનાશી બ્રહ્મની સત્તાને પ્રાપ્ત થઈ છે રાજન. સિદ્ધિની ઈચ્છા રાખનાર યોગી પુરુષ બહુ આદર સાથે યોગમાં પ્રવૃત્ત થાય, તે વધારે ખાઈને કે ખાલી પેટ થાકેલો અને વ્યાકુળ ચિત્ત ન હોય, સુખ દુઃખ વગેરે દ્વંદ્વની પ્રબળતા હોય અથવા બહુ જોરથી વંટોળીઓ ચાલતો હોય, આવા અવસરો ઉપર ધ્યાનપરાયણ થઈને યોગનો અભ્યાસ કરવો નહીં. ઘોંઘાટવાળા સ્થાનમાં અગ્નિ અને પાણીની સમીપ, જૂની ગૌશાળામાં, ચાર રસ્તા પર, સૂકા પાંદડાના ઢગલા પર, નદીમાં, સ્મશાન ભૂમિમાં જ્યાં સર્પોનો નિવાસ હોય ત્યાં, ભયપૂર્ણ સ્થાનમાં કૂવાના કિનારા પર, મંદિરમાં અથવા ઉદયના ઢગલા પર, આ બધા સ્થાન પર યોગાભ્યાસ ન કરવો. જ્યાં સાત્વિક ભાવ સિદ્ધ ન થાય તેવા દેશકાળનો પરિત્યાગ કરવો. યોગમાં આસક્ત વસ્તુના દર્શન પણ નિષિદ્ધ છે, તેથી તેને પણ છોડી દેવી. જે મૂર્ખતાવશ ઉક્ત સ્થાનોની પરવા ન કરીને ત્યાં યોગાભ્યાસનો આરંભ કરે છે તેના કાર્યમાં વિઘ્ન નાખવા માટે બહેરાપણું, જડતા, સ્મરણ શક્તિનો નાશ, મૂંગાપણું, અંધત્વ અને તાવ વગેરે અનેક દોષ તત્કાળ પ્રગટ થાય છે. જો પ્રમાદવશ યોગીની સામે આ દોષ પ્રગટ થાય તો તેમનો નાશ કરવા માટે જે ચિકિત્સાની જરૂર છે તે સાંભળો. જે વાતરોગ, ગુલ્મરોગ, ઉદાવરત એટલે ગુદા સંબંધી રોગ તથા બીજા કોઈ ઉદર સંબંધી રોગ જો થઈ જાય તો તેની શાંતિ માટે ઘી મિશ્રિત જવની ગરમ ગરમ લાપસી ખાઈ લેવી અથવા માત્ર તેની ધારણા કરે, તે રોકાયેલા વાયુને બહાર કાઢે અને વાયુના ગોળાને દૂર કરે. આ જ પ્રમાણે જ્યારે શરીરમાં ધ્રુજારી શરૂ થાય તો મનમાં બહુ મોટા પર્વતની ધારણા કરવી, બોલવામાં રૂકાવટ થાય તો વાકદેવીની અને બહેરાશ આવી જાય તો શ્રવણ શક્તિની ધારણા કરવી, એ જ પ્રમાણે વૃષાથી વ્યથિત થઈ જવાય ત્યારે એવી ધારણા કરવી કે જીભ પર કેરીનું ફળ મૂકેલું છે અને તેમાંથી રસ મળી રહ્યો છે. તાત્પર્ય એ છે કે જે જે અંગમાં રોગ પેદા થાય ત્યાં ત્યાં તેમાં લાભ પહોંચાડનારી ધારણા કરવી, ગરમીમાં ઠંડીની અને ઠંડીમાં ગરમીની ધારણા કરવી, ધારણા દ્વારા જ આપણા મસ્તક પર લાકડાનો ખીલો મૂકીને બીજા લાકડાથી તેને ઠોકવાની ધારણા કરવી, ધારણા કરે બીજા લાકડાથી તેને ઠોકવાની ધારણા કરે, તેનાથી યોગીની લુપ્ત થયેલી સ્મરણ શક્તિ તત્કાળ આવી જાય છે. આ સિવાય સર્વત્ર વ્યાપક ધુલોક, પૃથ્વી, વાયુ અને અગ્નિની પણ ધારણા કરવી, એનાથી અમાનવીય શક્તિઓ તથા જીવજંતુઓથી થનારા વિઘ્નોની ચિકિત્સા થાય છે. જો કોઈ માનવ સિવાયનો જીવ યોગીની અંદર પ્રવેશ કરી જાય તો તેને વાયુ અને અગ્નિની ધારણા કરીને તેને પોતાના શરીરની અંદર જ બાળી નાખે. રાજન, આ પ્રમાણે યોગવેતા પુરુષે બધી રીતે પોતાની રક્ષા કરવી જોઈએ, કેમ કે આ શરીર ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પદાર્થોનું સાધન છે. યોગ પ્રવૃત્તિના લક્ષણોને બતાવવા તથા તેના પર ગર્વ કરવાથી યોગીનું વિજ્ઞાન લુપ્ત થઈ જાય છે, તેથી આ પ્રવૃત્તિઓને ગુપ્ત જ રાખવી જોઈએ. ચંચળતા ન હોવી, નિરોગી રહેવું, નિષ્ઠુરતા ધારણ ન કરવી, ઉત્તમ સુગંધ આવી, મળમૂત્ર ઓછા થવા, શરીરમાં તેજ, મનમાં પ્રસન્નતા અને વાણીમાં કોમળતાનો ઉદય થવો, આ બધા યોગ પ્રવૃત્તિના પ્રારંભિક ચિહ્ન છે. જો યોગીને જોઈને લોકોના મનમાં અનુરાગ હોય, પરોક્ષમાં બધા લોકો તેના ગુણોના વખાણ કરે અને કોઈ પણ જીવજંતુ તેનાથી ભયભીત ન થાય તો આ યોગમાં સિદ્ધિ પ્રાપ્ત થયાની ઉત્તમ ઓળખ છે. જેને અતિ ભયાનક ઠંડી, ગરમી વગેરેથી કોઈ કષ્ટ થતું નથી તથા જે બીજાઓથી ભયભીત થતો નથી, સિદ્ધિ તેની પાસે જ ઊભી છે. અધ્યાય 20 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.